فلما عتوا عما نهوا عنه قلنا لهم كونوا قردة خاسئين. જ્યારે તેમને જે કામની મનાઈ કરવામાં આવી હતી તે તરફ ધ્યાન ન દેતા તેની ખિલાફ વર્જી કરી ત્યારે અમોએ તેમને કહી દીધું કે હવે તમે વસ્તીમાંથી બેઇજ્જત થયેલા વાંદરા બની જાઓ. إن ربك لسريع العقاب وإنه لغفور رحيم. ને તે સમયને યાદ કર જ્યારે તારા પાલનહારે આ વાતથી ખબરદાર કરી દીધા હતા કે તે તેમના પર કયામત સુધી કોઈ એવા હાકેમોને જરૂર કાયમ કરતો રહેશે કે જેઓ તેમને સખત દુઃખ આપતા રહેશે. બેશક તારો પાલનહાર ઘણો ઝડપથી સજા આપનારો છે ને બેશક તે મહાન બક્ષિશ કરનાર ને દયાળુ પણ છે. અને અમોએ તેમના ટોળે ટોળા પાડી જમીનમાં છૂટા પાડી દીધા. તેઓમાંથી કેટલાક તો સારા અમલ કરનારા સદાચારી અને કેટલાક તેની વિરુદ્ધ દુરાચારી ખરાબ અમલ કરનારા હતા. અને અમોએ નેકીઓ તથા બદીઓ સારા કામો તથા બુરાઈઓ થકી તેમની પરીક્ષા કર્યા કરી કે કદાચ ને તેઓ પાછા વળે, સાચા રસ્તે પાછા વળે. પણ તેમની પછી તેમની ઔલાદો તેમના વંશજો એવી નાલાયક નીવડી કે જેઓ અલ્લાહની કિતાબના તો વારસ થયા છતાં આ તુચ્છ દુનિયાની કિંમત વગરની દુનિયાની સિર્ફ નાબૂદ થવાવાળી પૂંજી નાબૂદ થવાવાળી માલ દોલત લેતા જતા હતા અને આ કહેતા જ હતા કે ટૂંક સમયમાં અમારા ગુના માફ કરી દેવામાં આવશે. જો કે એવી જ માલ દોલત એવી જ પૂંજી અગર તેમને પાછા મળે તો તે પણ જરૂર લઈ લે. શું તેમની પાસેથી કિતાબમાં એવું વચન લેવામાં આવ્યું ન હતું કે અલ્લાહના બાબતે સત્ય સિવાયની સાચા સિવાયની કોઈ વાત બોલવી નહીં અને વળી જે કાંઈ તેમાં છે તેને તેઓ વાંચી પણ ચૂક્યા છે અને જેઓ પરહેજગાર રહે છે મુત્તકી રહે છે તેમના માટે આખરતનું મકાન બહેતર છે છતાં તમે સમજતા નથી. અને તે લોકો કે જેઓ કિતાબને વળગી રહે છે યાની કે કિતાબને મજબૂતીથી વળગી રહે છે તથા નમાઝ પડતા રહે છે તો બેશક અમે પણ સારા અમલ કરનારાઓના બદલાને નકામો જવા દેતા નથી. ને તે સમયને યાદ કર જ્યારે અમોએ સીના પહાડ ઉપાડી તેમના માથા પર એવી રીતે ઊંચકી રાખ્યો કે જાણે માથાનું એક છત હોય અને તેમણે ધારી લીધું કે તે તેમના પર હમણાં જ તૂટી પડનાર છે, ત્યારે અમોએ હુકમ કર્યો કે જે કાંઈ અમે તમને આપીએ છીએ તેને મજબૂતીથી લઈ લો અને તેમાં જે કાંઈ લખ્યું છે તેનું ચિંતન મનન અને વિચાર કરો કે કદાચ ને તમે ગુનાહોથી બચો. ને તે સમયને યાદ કર જ્યારે કે તારા પાલનહારે આદમની ઔલાદમાંથી તેમની પીઠમાંથી તેમના અનેક ઔલાદો પેદા કરી અને તેમના માટે ખુદ તેમને જ સાક્ષી બનાવ્યા અને પછી તેમને સવાલ કર્યો, શું હું તમારો પાલનહાર નથી? સર્વેએ અરજ કરી કે બેશક તું અમારો પાલનહાર છે જેની અમે સાક્ષી પૂરીએ છીએ. આ સાક્ષી એટલા માટે કે કયામતના દિવસે ક્યાંય તમને એમ કહેવું ન પડે કે અમે તો એનાથી અજાણ હતા, જાહિલ હતા. અથવા તમને એમ કહેવું ન પડે કે પહેલેથી જ અમારા બાપ દાદા શિર્ક કર્યા કરતા હતા, અલ્લાહના ભાગીદાર બનાવ્યા કરતા હતા અને અમે તો તેમની પાછળ તેમના વંશજોમાંથી તેમની ઔલાદોમાંથી હતા, જેથી અમે પણ અમારા પૂર્વજોના પગલે અમારા બાપ દાદાઓના પગલે ચાલતા હતા. માટે શું તું અસત્યનો પાયો નાખનારાઓના, જૂઠનો પાયો નાખનારાઓના કામોના કારણે અમને પણ હલાક કરી નાખે છે? અને આવી રીતે અમે આયતોને સાફ કરીને બયાન કરી દઈએ છીએ ને એ માટે કે કદાચ ને તેઓ સાચા રસ્તા તરફ પાછા ફરે. ને એ રસૂલ, તેમને તે શખ્સની હકીકત સંભળાવી દે કે જેને અમોએ અમારા ચમત્કાર આપ્યા હતા પણ પછી તે ગુમાવી બેઠા, યાની કે સંસારની માયામાં સપડાઈને તેનાથી તે છૂટી ગયા, જેથી શૈતાન તેની પાછળ પડ્યો અને છેવટે તે ગુમરાહોમાંથીનો ભટકેલો થઈ ગયો. અને અગર અમે ચાહતે તો એ જ ચમત્કારોના લીધે તેને ઊંચા દરજ્જેને મર્તબે પહોંચાડી દેતે, પણ તે ખુદ જ પંડે દુનિયાના મોહપાશને વળગી રહ્યો અને પોતાની મનની ખ્વાહિશ, ઈચ્છા ને વાસના મુજબ વર્ત્યો. માટે તેનો દાખલો ને મિસાલ તે કૂતરાના જેવી મિસાલ છે કે અગર તું તેના પર હુમલો કરે તો તે તારી સામે જીભ કાઢે, અથવા તું તેને જતો કરે તો પણ જીભ કાઢે. આ તે લોકોની મિસાલ છે, તે લોકોનો દાખલો છે કે જેઓ અમારી આયતો જુઠલાવે છે. માટે તું અમારા કિસ્સા વાંચી સંભળાવતો રહે કે કદાચ ને તેઓ ચિંતન કરે, ગૌરવ ફિક્ર કરે. તે કોમનો દાખલો ઘણો જ ખરાબ છે જે અમારી આયતોને નિશાનીઓને જુટલાવે છે ને પોતાના જીવ ઉપર નફ્સ ઉપર પણ જુલમ કર્યા કરે છે. જેને અલ્લાહ હિદાયત આપે તે જ હિદાયત પામેલો હોય છે અને જેનાથી તે હિદાયતની પ્રેરણા હિદાયતની ઉત્તેજના ખૂંચવી લે છે તેઓ જ નુકસાન ઉઠાવનારા છે. અને અમોએ જિન્નાતો તથા ઇન્સાનોમાંથી ઘણાઓને જહન્નમ માટે જ પેદા કર્યા છે. તેઓ પણ દિલ ધરાવે છે પણ તે થકી સારું નરસું સમજતા નથી અને તેમની આંખો છે છતાં તે થકી તેઓ દેખતા નથી ને તેમના કાન પણ છે પણ તે થકી સાંભળતા નથી. માટે તેઓ જાનવર સમાન છે, જાનવર જેવા છે, બલકે તે કરતાંય વધુ ભટકેલા ગુમરાહ એ જ લોકો ગાફિલ છે, યાની કે સાચી બિનાઓથી ભૂલમાં છે, ગફલતમાં છે. અને બધા સારા સારા નામ અલ્લાહના જ છે, માટે તેને તે નામોથી બોલાવો, તે નામોથી સંબંધો અને તે લોકોનો ત્યાગ કરો, છોડી દો કે જેઓ તેના નામના બોલમાં ઇજ્જતનો ભંગ કરે છે, ડિસિપ્લિનનો ભંગ કરે છે. તેઓ જેવી કરણી કર્યા કરતા હતા, જેવા અમાલ કર્યા કરતા હતા, તેવો જ બદલો તેમને ટૂંક સમયમાં મળશે. અને તે લોકોમાંથી કે જેમને અમોએ પેદા કર્યા છે, એક એવું પણ ટોળું છે, એવો પણ ગિરોહ છે કે જે સાચા ધર્મની હિદાયત કરે છે, સાચા ધર્મ તરફ વાળે છે અને તે થકી જ ન્યાય પણ કરે છે. અને જે લોકોએ અમારી આયતોને નિશાની જુઠલાવી છે તેમને ખબર પણ ન પડે તે બાજુથી ધીમે ધીમે નાશ ને નાબૂદ તરફ ખેંચતા જઈશું. હું તેમને દુનિયામાં ઢીલ આપતો રહું છું, બેશક મારો દાવ પાકો છે, યાની કે મારો દાવ પાકો દાવ છે. શું તેમણે આ નથી વિચાર્યું કે તેમના સાથી યાની કે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમને ઘેલછા લાગેલી નથી પણ તે એક ખુલ્લા બિવરાવનાર છે. અને આસમાનો તથા જમીનના રાજ્યમાં અને બીજું જે જે અલ્લાહે પેદા કર્યું છે તેમાં શું તેઓ ધ્યાનથી જોતા નથી અને એ વાત પણ વિચારતા નથી કે કદાચને તેમનું મોત પાસે આવી પહોંચ્યું હોય? પછી આ કુરાનના બાદ તેઓ કઈ નવીન વાત ઉપર ઈમાન લાવશે? અલ્લાહ જેનાથી હિદાયતની ઉત્તેજના, હિદાયતની પ્રેરણા ખૂંચવી લે છે તો પછી તેનો કોઈ હિદાયત કરનારો રહેતો નથી અને તે તેમને તેમની જ આડોડાઈમાં આંધળાઓની જેમ ભટકતા છોડી દે છે. એ રસૂલ, લોકો તને કયામતની ઘડી વિશે સવાલ કરે છે કે તેનો નક્કી સમય કયો છે. તું કહે કે તેની ખબર મારા પાલનહારને જ છે, તે જ સિર્ફ તેના આવવાના સમયે તેને જાહેર કરી દેશે. બેશક તે કયામત આસમાનો તથા જમીનમાં ઘણી ભારે ઘડી હશે જે તમને ઓચિંતી આવી પકડી લેશે. તેઓ તને એવી રીતે પૂછે છે કે જાણે તું તે કયામતની શોધમાં કયામતને ગોતવામાં મંડ્યો રહેતો હોય. તું કહે કે તેની ખબર અલ્લાહની પાસે જ છે, પણ ઘણા ખરા લોકો જાણતા નથી. એ રસૂલ, તું કહે કે હું મારી જાત માટે પણ ન કોઈ રીતના લાભનો અધિકાર ને હક રાખું છું, ન કોઈ નુકસાનનો, સિવાય કે જે અલ્લાહને માન્ય હોય, અલ્લાહને કબૂલ હોય. અને જો હું છુપી વાતો જાણતો હોત તો હું મારા માટે ઘણું સારું ભેગું કરી લેતે અને બુરાઈ તો મને અડકતે પણ નહીં. હું એ લોકો માટે કે જેઓ ઈમાન રાખે છે માત્ર બિવરાવનારો અને ખુશખબર આપનારો છું, યાની કે સજાથી બિવરાવનારો અને જન્નતની ખુશખબર આપનારો છું. તે અલ્લાહ એ જ છે જેણે તમો સર્વને એક જ વ્યક્તિમાંથી પેદા કર્યા અને તેમાંથી તેનું જોડું બનાવી કાઢ્યું કે જેથી તેની સાથે તે મરદ સુખ ચેનથી રહે. પછી જ્યારે મરદે તેની સાથે સોબત કરી ત્યારે ઔરતને હલકા રીતનો ગર્ભ રહ્યો કે તે ગર્ભને લઈ હરફર કરતી રહી. પછી જ્યારે તે ગર્ભનો ભાર વધ્યો ત્યારે બેએ અલ્લાહ યાની તેના પાલનહારને દુઆ કરી કે જો તું અમને નેકોકાર બચ્ચું અતા કરશે તો જરૂર અમે શુકર માનનારાઓ, આભાર માનનારાઓ માંથી ના થઈશું. પછી જ્યારે તેણે તેમને એક નેક બચ્ચો અતા કર્યું ત્યારે અલ્લાહની અતામાં તેઓ બે બીજાઓને અલ્લાહના શરીકને ભાગીદાર કરવા લાગ્યા. પણ અલ્લાહ એ વસ્તુઓથી ચડિયાતો છે, બલંદ છે કે જેમને તેઓ તેની શરીકને ભાગીદાર કરે છે. શું તેઓ તેને શરીકને ભાગીદાર ઠરાવે છે કે જે કોઈ વસ્તુ પેદા કરી શકતો નથી અને તેઓ પંડે ખુદ પેદા કરવામાં આવ્યા છે, અને ન તેઓ તે શરીક ઠરાવનારાઓની કાંઈ મદદ કરી શકે છે અને ન પોતાની જાતની મદદ કરી શકે છે. અને એ મુસલમાનો, જો તમે તેમને સાચા રસ્તા તરફ બોલાવો તો તેઓ તમને ફોલો કરનાર અનુસરનાર નથી, જેથી તેમને ચાહે બોલાવો ચાહે ખામોશ રહો, તમારા માટે સરખું જ છે. બેશક તમે અલ્લાહના સિવાય જેમને પોકારો છો તેઓ તમારા જેવી જ વસ્તુઓ છે, યાની કે તમારા જેવી જ પેદા કરેલી વસ્તુઓ છે, જેથી તેમને પોકારી જુઓ ને અગર તમે સાચા છો તો તેઓએ તમને જવાબ આપવો જ જોઈએ. શું તેમના પગ છે કે જે થકી તેઓ ચાલે છે, અથવા તેમના હાથ છે કે જે થકી તેઓ કોઈ વસ્તુ પકડે છે, અથવા તેમની આંખો છે કે જે થકી તેઓ જોવે છે, અથવા તેમના કાન છે કે જે થકી તેઓ સાંભળે છે? હે રસૂલ, કહે કે તમારા શરીકોને ભાગીદારોને બોલાવી લો, પછી મારી સામે ચાલબાજી ચલાવો અને મને તેમ કરવાની મુદ્દલ તક ન આપો. બેશક મારો તરફદારને મદદગાર એ જ અલ્લાહ છે કે જેણે આ કિતાબ ઉતારી છે, અને તે નેકી કરનારા સેવકોને દોષ રાખે છે. અને તેના સિવાય તમે જેને પુકારો છો તેઓ ન તમારી મદદ કરી શકે છે, ન પોતાની જ મદદ કરી શકે છે. અને અગર તમે તેમને સાચા રસ્તા તરફ બોલાવશો તો પણ તેઓ કાંઈ સાંભળશે નહીં, અને છતાં તમને એવો ભાસ થશે, એવું ખોટે ખોટું લાગશે કે તેઓ તમારી તરફ જોઈ રહ્યા છે. જો કે સાચી રીતે તો તેઓ કાંઈ જોતા નથી. وإنك من الشيطان نزغ فاستعذ به. હે રસૂલ, માફ કરી દેવાની, બક્ષી દેવાની સિફત હાસિલ કર, તથા નેક કામો કરવાનો હુકમ કર, તથા જાહિલો તરફથી મોઢું ફેરવી લે, અને જો તને શૈતાન તરફનો કોઈ વસવસો ઉશ્કેરી મૂકે તો અલ્લાહથી જ પનાહ માંગ, બેશક તે મોટો સાંભળનાર ને જાણનાર છે. બેશક જેઓ મુત્તકી છે, ડરીને ચાલે છે, તેમને જ્યારે શૈતાન તરફનો કોઈ વિચાર અડકે છે ત્યારે તેઓ અલ્લાહનો જિક્ર કરવા લાગી જાય છે, અલ્લાહના નામનું રટણ કરવા લાગી જાય છે, કે તરત જ તેમની આંખો ઓચિંતી ઉઘડી જાય છે. અને જેઓ તેમની વિરુદ્ધના છે, યાની કે મુત્તકી નથી, ડરીને ચાલતા નથી, તેમને તેમના શૈતાન બંધુઓ, શૈતાન દોસ્તો ગુમરાહીમાં વધારી મૂકે છે, પછી તેઓ ખરાબ કામો કરવામાં કાંઈ પાછી પાની કરતા નથી. અને જ્યારે તું તેમની પાસે કોઈ આયત લાવતો નથી ત્યારે તેઓ કહે છે કે તું તને પસંદ પડતી કોઈ આયત કેમ બનાવી લેતો નથી. તું કહે કે હું તો મારા પાલનહાર તરફથી જે કાંઈ મારા તરફ વહી કરવામાં આવે છે તે મુજબ જ કરું છું. આ તમારા પાલનહાર તરફની ખુલ્લી દલીલો છે, અને જેઓ ઈમાન લાવ્યા છે તે લોકો માટે હિદાયત, સાચા રસ્તાની દોરવણી તથા રહેમત છે. અને જે વખતે કુરાન પડવામાં આવે ત્યારે તમે તેને ધ્યાન દઈ સાંભળો ને ચૂપ રહો, કે કદાચ ને તમારા પર રહેમ કરવામાં આવે. અને તારા મનમાં તારા પાલનહારને ઊંચા સાદે નહીં, પણ કરગરીને, આજીજીથી તથા ડરતા ડરતા સવાર સાંજ યાદ કરતો રહે, અને તેની યાદથી મુદ્દલ ગાફિલ ન રહે, બેખબર ન રહે. બેશક જે લોકો તમારા પાલનહાર પાસે છે તેઓ તેની ઈબાદત કરવામાં અભિમાનને ઘમંડ કરતા નથી, અને તેની પાકીઝગીને પવિત્રતા બયાન કરે છે, ને તેને સજ્જો કરે છે.